કર્ણ તો પછી અધિરથ નામના સારથીને હાથ લાગ્યો છે. મહાભારતની કથા તમને કદાચ આજના બધી કથાઓ ખબર છે, કોણે કેટલા કૌભાંડો કર્યા અને કોણે ક્યાં કર્યું અને કોણ કોને પરિણ્યું એ બધી તમને ખબર છે. પાકિસ્તાનીને પરિણામ, ફલાણે પરિણામ, ઓલાને પરિણામ, આ બધી તમને કથાઓની ખબર છે. આપણા પૂર્વજોની કથાની, ઇતિહાસની તમને ખબર નથી, ભૂલાતા જાય છે. આજે ટેક્સ્ટબુકોમાંથી, અભ્યાસક્રમોમાંથી નીકળતા જાય છે. એ તો થોડો ઉપકાર ચોપરા સાહેબનો કે મહાભારત સિરિયલ બનાવી, રામાનંદ સાગર કે રામાયણ બનાવી, આખા વિશ્વને આપણી સંસ્કૃતિનો ખ્યાલ આપ્યો કે મહાભારત શું છે, રામાયણ શું છે, રામ શું છે, ભીષ્મ શું છે. કર્ણ અધિરથ નામના સારથીને હાથ લાગ્યો, એની પત્ની રાધા સાચો ઉછેરીને મોટો કર્યો. પણ ભાઈ, સારથીનો દીકરો, સુતપુત્ર, દર દર અપમાન તિરસ્કાર કર્ણને પડે છે. હતું રાજવંશ બીજ, ચેરોને એનું તેજ, એની હાલ ચાલ બોલી છટા, એ થોડો ભિખારી છોકરો લાગે. હે, વાત વાતમાં અમે, અને પાછો સૂર્યનો દીકરો, અંધકારનો થોડો હતો, જવાન બોલે તો આમ તિખારા જરતા હોય એવો. અને એનું જયારે અપમાન થાય, વિદ્યા ભણવા જાય તો દ્રોણ ગુરુ ના રાખે, અમે રાજવંશી બાળકોને જ ભણાવીએ છીએ, અમે સુત પુત્રોને રાખતા નથી. હાય હાય, અને કર્ણ માથા પછાડે, મારે શસ્ત્રો, મને પ્રિય, સ્વપ્નમાં શસ્ત્રો આવે છે, હું કેવી રીતે હોઉં શકું, હું સારથીનો દીકરો, મને ધનુષમાનના સપના આવે છે. પરશુરામ પાસે ભણવા ગયા તો ત્યાંય અપમાન થયા, શાપ લાગ્યા. દુર્યોધને એને જાળવી લીધો, તેજ જોઈ ગયો. અમુક માણસો, દુષ્ટ પુરુષો હોય ને, એ બહુ હોશિયાર હોય માણસ ઓળખવામાં, સજ્જનો એટલા ઓળખવામાં હોશિયાર નથી. એ બધે ભગવાન ભરોસે આંકતા હોય છે બિચારા. હા, એ બધા આ બહુ હોશિયાર માણસને તરત ઓળખી જાય કે આ કોણ આપણને મદદ કરે એમ છે. એને લાગ્યું કે કર્ણમાં તેજ છે. અંગ નામનો પ્રદેશ હતો, એનો રાજા કરીને કર્ણને સ્થાપી દીધો. હવે બધા એને સુતપુત્ર કહેવાનું તો મટે, અને સુવર્ણના મુગટ અને રાજચિહ્નો સાથે કચેરીમાં પધારે. પણ છતાંય પેલું સુતપુત્રનું બિરુદ લાગેલું જ રહેતું, રાગેલું જ રહેતું. બહુ દુઃખી થયો છે કર્ણ ખરેખર. આ લાગે, પોતાને લાગે, અંદરથી તો પોતાને બતાવે ને કે હું આ ખૂન છું એમ. વર્ષો ગયા, ટૂંકમાં હવે વાત લઉં છું, જ્યાં આપણને થોડું અખરે છે એ મહાભારતના યુદ્ધના મંડાણ થયા. અને કર્ણના મદાર ઉપર જ દુર્યોધને મહાભારતનો દાવ ખેલ્યો હતો, કારણ એને ખબર હતી ભીષ્મ દાદા અને ગુરુ દ્રોણ એને તો વાત્સલ્ય અર્જુન ઉપર, પાંડવો ઉપર છે જ. એટલે એ કાંઈ ખરેટાણે મારા તરફથી બહુ લડે, અત્યારનો જે મતલબ સટ્ટામાં ખેલાડી આવી ગયો હોય એની આઉટ થઈ જાય, રન કરે નહીં, ગબડી પડે ને કંઈક કરે, એ બધું પૈસા ખાઈ ગયો કરે એમ, આ કાંઈ મને ખરેટાણે મદદ કરે એવું ભીષ્મ દાદા કે દ્રોણ પાસે અપેક્ષા એને નહોતી. પણ કર્ણને તો અપમાને એટલા થયા હતા, અને પાંડવોથી પેલું બહુ થયું એને દુર્યોધનને લીધે, એટલે જાણે તમામ વિદ્યાઓ અર્જુનને મારવા માટે જે હાંસલ કરતો હતો, ઝેર એટલે આમ જાણે તેજ હતું ને એ ઝેર થઈ ગયું. કુસંગ જોવો, જે તેજ હતું એ બધું ઝેર થઈ ગયું. રૂવાડા રૂડા ચમજી જાય અર્જુનનું નામ આવે. પણ અર્જુનની ભાઈ વાહ વાહ એટલે હાથમાં ગાંડી લઈને પણ આમ ટંકાર કરે, ત્યાં તો આખી પૃથ્વી ઉપર હલચલ મચવા મળે, જાડવાઓ ડોલવા મળે એવો બાણાવાળી. પણ આ કઈ ઓછો ગાંજ્યો જાય એવો હતો, એનું માથું ભાંગે એવો કર્ણ જ હતો અર્જુનનો, એટલે એને ઓળખી લીધા હતા. એના મદાર ઉપર મહાભારત માંડ્યું હતું. હવે મહાભારત શરૂ થવાને વાર છે, યુદ્ધને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અને માં કુંતા ગંગાને કિનારે જ્યારે અર્ઘ્ય આપવા સૂર્ય પૂજા કરવા માટે કર્ણ આવ્યો છે, એકાંત જોઈને માં કુંતા આવ્યા છે, કર્ણની પાસે આવે છે. કર્ણે જોયું, ઓળખ્યા માં કુંતા છે, પણ એને ખબર નથી આ મારી માં છે. પ્રણામ કર્યા વધારે. અને કર્ણ ગંગાની કિનારે એકલો હોય પૂજા અર્ચનમાં, બોલો કર્ણ મારે એક વાત કરવી છે, તમે બોલો. ખુલ્લા દિલથી બોલો. તમે પાંડવને પક્ષે આવી જાઓ, જીત થશે 100% થશે. હસ્તિનાપુરનો રાજસિંહાસન તમને અર્પણ કરવામાં આવશે. કેમ એવું બોલો છો કર્ણ? મેં ક્યારેય તને કીધું નથી, આટલી મોઢા મોઢ હું તારી પાસે ક્યારેય આવી નથી, પણ સાંભળી લે, ધીરજથી સાંભળજે. હા હા, ધીરજ છે, કયો ને. કર્ણ, તું મારો મોટો દીકરો છે અને હું તારી સાચી જનેતા માં કુંતા પોતે છું, સૂર્યની સાક્ષી કહું છું. હે, આહા, આટલા આટલા વર્ષો થઈ ગયા, મેં મારી માને ગોતી મને જડી નહીં, તું આજ તને કર્ણ યાદ આવ્યો? તને ખબર છે કે આ દીકરા રાજવંશી દીકરા એ કેટલા કેટલા અપમાન સહ્યા, કેમ મોટો થયો? એ તે દિવસે હસ્તિનાપુરના ચોગાનમાં જ્યારે રાજકુમારોને શસ્ત્ર સ્પર્ધા યોજાઈ હતી, ત્યારે અંગદેશ પ્રદેશના રાજા તરીકે હું પણ શસ્ત્ર સ્પર્ધામાં આવ્યો હતો, ત્યારે કુલગુરુએ મને ત્રાડ મારીને કીધું હતું કે સુતપુત્રનો અધિકાર નથી. એ અપમાનમાં તમે સામે હાજર ઊભા હતા ત્યારે કેમ ન બોલ્યા કે મારો દીકરો છે? ના, અત્યારે હું યાદ આવ્યો. માં, મેં કેટલા દુઃખ ને કેટલા અપમાન કેટલા તિરસ્કાર સહ્યા મેં, અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? આજ તને જ્યારે વિજય હાથમાંથી જતો લાગે છે અને અર્જુન તને વહાલો છે, અર્જુનનું કંઈ થવું ન જોઈએ એટલે આજ તું મારી પાસે આમ માં થઈને આવી, માં હું તને પગે લાગુ છું, પ્રણામ, અપરાધ માફ કરજે, પણ હવે દુર્યોધનને પક્ષે રહીને જ લડીશ, આશા મૂકી દી. માં કુંતા પાછા ફરી ગઈ છે. આ એક ઘટના છે ને, એ આપણને થોડી અખરે આ સ્વાર્થ જોયું, સમજાય છે ને? અત્યાર સુધી કર્ણ નહોતો યાદ આવતો, પણ મહાભારતના યુદ્ધ મંડાણું તો કર્ણ આજે યાદ આવી ગયો છે. પણ છતાંય માં કુંતાને લાંછન એટલા માટે નથી, આ મજબૂરી છે. અને કદાચ એનાથી વધારે વાત તો કૃષ્ણએ એમને કહ્યું છે કે તમે જઈને સમજાવો, એટલે માં કુંતા નિર્દોષ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો એમની તો વાત જ ના થાય, એમનો આશય એ છે કે કોઈ પણ હિસાબે યુદ્ધ બંધ થઈ જાય. તમે જુઓ, ભગવાન કૃષ્ણને કોઈ ખોટું નથી કરવું, પણ જો કર્ણ ખડી જાય તો આગળ અર્જુન પાણી બેસી જાય, તરત કે હવે અમારે નથી લડવું, એટલે હિંસા બંધ થાય. કેટલી વિધવાઓ થતી, કેટલાય છોકરાઓ રખડતા, અને એ સમૃદ્ધ ભારત હતો 5000 વર્ષ પહેલા, આજે ભિખારી થઈ ગયા છે એનું કારણ મહાભારતનું યુદ્ધ છે. બધી વિદ્યાઓને બધા તેજસ્વી પુરુષો એક સાથે કડુલો બોલી ગયો, બ્રહ્માંડ ખેડવી નાખે એવા બધા તેજસ્વી પુરુષો બધા એક સાથે બે ગયા. વાહ, શું વધ્યું? આ તમારી પાસે આટલી ઇન્ટરનેટની આંતે બધી ભૌગોલિક ને અવકાશી શક્તિઓ છે, પણ એના જાણતો વૈયા જાય તો ઠોઠાન શું કરવા? એવું થઈ ગયું, ભારત ખોખું થઈ ગયું. ભગવાન શ્રીકૃષ્ણને દયા હતી, આ ખડી જાય તો યુદ્ધ બંધ થઈ જાય, તો સમાધાન થઈ જાય ને કર્ણ રાજા થઈ જાય, તો શું વાંધો? એટલે મોકલ્યા હતા. પછી પોતે આવ્યા છે, ખાસ જયારે વિષ્ટિ કરવા માટે આવ્યા છે ને, હસ્તિનાપુરમાં દૂત બનીને આવ્યા છે, અને ત્યારે એને પકડવા માટે દુર્યોધને પ્રયાસ કર્યો અને કોઈ મેસેજ આપી દીધા હતા કે મહારાજ તમને બંદી બનાવી લેવાનો છે. દુર્યોધનની નાલાયકી જો એ, કે કૃષ્ણને બંદી પૂરી કરી અને જેલમાં ઘાલી દો એટલે વાત જ પૂરી થઈ જાય. સૈનિકો તૈયાર રાખી દીધા અને કૃષ્ણને કોઈ મેસેજ આપી દીધો હોય ને એમના જાસૂસો, હા હોય જ, રાજકીયમાં બધું હોય જ, એના જાસૂસો ફરતા જ હોય, એમ મેસેજ આપી દીધો કે તમારે પકડવા માટે સૈન્ય તૈયાર થઈ ગયું છે. સાત્યકી કે કોની માય હવાશે રૂઠ ખાતી છે, એના આને પકડે દેવકી નંદનને. પણ છતાંય કોઈ કીધું ભગવાન શ્રી કૃષ્ણ એટલું મંદ મંદ હસ્યા છે, આને અદો ઉસકો. અને મહાભારતના પેલા રાજ કચેરીમાં બધી ચર્ચા થઈ ને પછી એમાં ભગવાને બધી રજૂઆત કરી, પાંડવ પક્ષે વિશેષ કરે, છતાં પાંચ ગામ માગ્યા. આવો બ્રહ્માંડાધીશ હોલાની પાસે પણ દૂત બનીને આવ્યા છે, પાંચ ગામ આપી દો, પાંચે ભાઈઓને એક એક રોટલા ઘડીને ખાશે, નડશે નહીં એની ખાતરી. આખા દેશનું રાજ કરે એવો અધિકાર એની પાસે છે, એનું રાજ છે, મોટો યુધિષ્ઠિર છે, પણ છતાંય ચાલો નથી લડવું. પણ જ્યારે બહુ પાંડવોને આ બધું કીધું, દુર્યોધનની વાતને દુર્યોધને સ્વીકારી નહીં, પછી જ્યારે વિફર્યો ને પછી પકડવા માટે જે આમ કોશિશ કરવાની કરી, અને ભગવાને એકદમ પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. એ એકલા દુર્યોધને ભાળ્યું, બીજા કોઈએ ભાળ્યું નહીં, અને દુર્યોધન પાછો પડી ગયો, એટલે પકડી લે. પણ તમે જોયું બીજ બીજમાં કેટલો ફેર, એ વિશ્વરૂપને અર્જુને જોયું પગમાં પડી ગયો, દુર્યોધને જોયું કશું ના થયું. એવો ને એવો, એટલે કે સત્સંગમાં બધા હરખા પાકે એવું નથી. પછી એને જયારે તેથી છતાંય વળાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે કર્ણને કીધું છે, તું રથ લઈ લેજે, મને વળાવવા માટે તું આવજે, હોશિયાર તો જોવો. અને કર્ણને, કર્ણ કૃષ્ણને આદર આપતા હતા, દેવકીનંદન હું આવીશ, પ્રભુ આવીશ, એ રથ લઈને બેઠો છે. અને એકલા ભગવાન અને એકલો કર્ણ હસ્તિનાપુરમાંથી જેમ બહાર થાય, જે વિદાય થઈ નીકળ્યા, ત્યારે ભાઈ દેવકીનંદન ફૂલ જરતી વાણીમાં કર્ણના ખભા ઉપર હાથ મૂકીને વાલપત કીધું કે કર્ણ, આજ હું તને કહું છું, તું આ બાજુ ઉયો આવ્યો. તમે જો ભગવાન કો ભી કભી કભી ભક્ત કી જરૂરત પડતી હૈ. કર્ણે એટલી જ ઠંડકથી કીધું, પ્રભુ તમે કોનું ના માનું, પણ મને આ વાત બહુ ગમી છે, તમને કહો આજે વાત બીજે થાય છે, પણ મને બહુ ગમી છે. એટલે કર્ણને અહીં સલામ કરવાનું મન થયો, ઘડીક આપણને એમ થાય કે આ ઓલું છે, ઘડીક સલામ કરવાનું મન થાય, પણ એવો કાંઈક હશે ત્યારે જ કૃષ્ણની બાજુ બેસતા છે ને, એટલે એને બહુ સમજાયો કે તું આવી જા, રાજસિંહાસન તને મળી જાય. એને પેલી વાત કાઢી જ નહીં, ભગવાન કૃષ્ણ એકમ કોણ માં છે એ બધી વાત કાઢી જ નહીં, એ ઉખેડવા માનતા જ નથી. સીધી જ વાત, એક નહીં બે, તું આવી જા, તું મોટો છો, તને હું રાજ અપાવી દઈશ, ખાતરી. અને એને ખબર છે કે કૃષ્ણ પ્રોમિસ કરે એટલે પછી આપી દે. તું આવી જા રાજસિંહાસન, અર્જુન તારો દાસ થઈને વર્તશે, પાંચે પાંડવો તારી ચાકરી કરશે, અને એટલું જ નહીં, દ્રૌપદી છઠ્ઠી તારી પત્ની બનશે, પાંચની છે એમ છઠ્ઠાની તારી પત્ની બનશે. ઓછી લાલચો નહોતી, આખું રાજસિંહાસન હતું એ, આટલી સમૃદ્ધિ. અત્યારે હલી જાય કે નહીં, બધા રાજકારણ બીજ કરે છે ને. કર્ણએ શું કીધું, માફ કરજો યદનંદન, માફ કરજો, એ મારાથી નહીં થાય, હું દુર્યોધન પક્ષે જ રહીશ, દુર્યોધન પક્ષે જ મરીશ. પછી જે બોલ્યો છે આ વાત તમે મગજમાં કોતરી રાખજો. અહીંયા આરું જો કરજો, કર્ણને સલામ કરવાનું મન થાય છે, એમણે કીધું, કૃષ્ણ હું જાણું છું જીત તમારી છે, બોલો, હું જાણું છું જીત તમારી છે, અમારી હાર છે, અમારું મોત છે, અને હું તમારા પક્ષે આવું તો મારું જીવન છે, રાજગાદી છે, હું જાણું છું. તો પછી એટલા જ માટે મહારાજ હું દુર્યોધનને પક્ષે રહીને જ મરવા માંગુ છું. કેમ સાંભળજો, ઠંડે અહીંયા ખુલ્લે કાને કર્ણએ કીધું, મહારાજ હું ઈચ્છું છું કે હસ્તિનાપુરની રાજગાદી ઉપર દુર્યોધન ન શોભે, યુધિષ્ઠિર જ શોભે. પણ સાંભળો, હું જો ત્યાં આવી જઈશ, જીત આપણી થાય, રાજ મને મળે, પણ હું એટલો આભારવશ છું મહારાજ કે હું આવેલું હસ્તિનાપુરનું રાજ હું દુર્યોધનના ચરણમાં મૂકી દઈશ, અને હું ઈચ્છું છું દુર્યોધન નહીં રાજા યુધિષ્ઠિર થવો જોઈએ, એટલા માટે મારે રાજા નથી, મારે તમારા પક્ષે નથી આવવું, કારણ કે હું ઈચ્છું છું કે દુર્યોધન હસ્તિનાપુરમાં રાજગાદી ઉપર ના હોય, મને મળેલો રાજ હું એને આપી દઈશ. એટલે મારે હસ્તિનાપુર ઉપર તો યુધિષ્ઠિરને જોવા છે. હવે આને સલામ કરવી પડે કે નહીં, બોલો લ્યો. હું એટલા માટે ત્યાં રહું છું, અહીંયા આવીશ તો પાછું આપી દઈશ અને અહીંયા રહીશ તો એ બધું સાફ થઈ જશે. ત્યાં જ ગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ બિરાજ. ક્યારેક ક્યારેક પાત્રો સમજાતા નથી. તો માં કુંતા એ તો એ સ્વાર્થી નથી, એણે એટલા ઉદાત ગુણો એના પુત્રોમાં ભર્યા છે એ તમે જાણો છો. આ મહાભારતનું યુદ્ધ ખેલાયા પછી પણ અંધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને માવતરની જેમ માં કુંતાએ સેવા કરી છે. કોઈ કરે આટલી હેરાન ગતિ પછી? અને પહેલેથી 100 કૌરવો અને 5 પાંડવો એ આપણે 105 ભાઈઓ કહેવાય, આવા સંસ્કાર આપનારી મહારાણી છે. દીકરાઓને માટે વનવન ભટકી છે અને ક્યારેય એને કટુ વચન દુર્યોધનને ગાંધારીને કોઈને કીધા નથી. ભીમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થયા છે ને, ભીમ પછી એને પાછો જીવિત આવ્યો છે ને, ત્યારે ભીમને પહેલી વાત માં કુંતાએ કીધી, બેટા આ વાત તું કોઈને કહેતો નહીં, મને દુર્યોધને ઝેર આપ્યું છે, કોઈને કહેતો નહીં, આ ઘરની વાત છે, આપણે ઘરમાં જ રખાય. આવી વાત કે ત્યાં કોઈને કહેતો નહીં, તો ના થઈ ગયું, થઈ ગયું, બસ ભૂલી જા મારા બેટા, ભૂલી જા. ભીમ કે પણ આ કેમ ભૂલાય નહીં. ત્યારે માં કુંતા કીધું, ભીમ મારા ખાતર તું ભૂલી જા. અને ભીમે માના કંઠ ઉપર હાથ ફેરવીને કીધું, માં તું અમર રહે, જા હું કોઈને નહીં કહું. આવી જનેતા આ ઉદાહત છે, પણ થોડું એમ આ એને કૃષ્ણએ કહ્યું હશે અને આવ્યા, પણ સ્વાર્થ. એટલે માલતર પણ સ્વાર્થી થઈ જાય અને ભલે થોડા પરિવારો હશે, થોડી માત્રામાં હશે, પણ એ વિશુદ્ધ માતૃત્વ સમાજમાં વિકસે અને આવી ભૂલો જાય અને સારા મા બાપ સમાજમાં રહે અને પુત્રોને રોસ રેસના ઘોડા ન સમજે, એના ઉપર બળજબરી ન થાય, પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે છોકરાઓ ઉપર આક્રમણ કરવું એ ન્યાય સારો નથી. પોતાની ઈચ્છાઓ પૂરી ન થઈ, સુખેથી રહેવાની ના અંતે બધી પૈસા કરી, પછી અમારા છોકરા બધું પૂરી કરે એવી એની પાસે અપેક્ષા રાખીને જ દોડાવવામાં આવે છે. એવું થતું હોય તો ન થવું જોઈએ. બાકી તો મોટે ભાગે માવતર પોતાના ઘર ખોરડા વેચીને છોકરાને ભણાવે છે, પેટે પાટા બાંધીને ભણાવે છે, બધું વેચીને એને પરણાવે છે, છતાંય છોકરો કાઢી મૂકે તોય માવતર એનું ભૂંડું ઈચ્છતા નથી. એવો મોટો વર્ગ મા બાપનો છે, એ વંદ્ય છે. મા બાપ પ્રત્યે આપણે પેલું રખાય પણ નહીં, મા બાપ ભૂલ ચૂકથી કરીને પણ છોકરાઓને કાંઈ કહી દઈએ તો પણ માવતરને માવતર માનીને પૂજવા એ છોકરો ભગવાનનો રાજીપાનું પાત્ર છે. માવતરને અમે માવતરનો જેમ ન વર્તાય હશે, કારણ કે એણે આપણા મળમૂત્ર ધોયા છે. તાવ એવા હશે, નાના બીમાર પડ્યા છે ત્યારે એમણે ઉજાગરા કર્યા છે, જીવન આપ્યું છે અને જીવનના દાનથી મોટો દાન કયું. એટલે માવતરને તો સાચવવા જ રહ્યા, ભલે એની ભૂલ હોય એ ભોગવે. ધૃતરાષ્ટ્રને ગાંધારીએ પરિવારે કઈ ઓછું નતું કુંતા ઉપર કર્યું કે પાંડવ ઉપર કર્યું ને, છતાં યુધિષ્ઠિરે એને માવતરને જેમ જ સાચવા. જુઓ કુંતા માતા એને એવી જ રીતે ચરણ ચંપે બધી સેવાના અને બધું કર્યું છે. આજે થોડી થોડી નાની નાની વાતમાં માવતરો પ્રત્યે દીકરાઓએ પેલું કરવું ન જોઈએ. હા, મોટે ભાગે મા બાપ દીકરાઓ માટે ઘસાય છે અને વાત વાતમાં સ્વાર્થી નથી થતા. હા, વાત વાતમાં સ્વાર્થી નથી થતા, વાત વાતમાં બીજા સંબંધીઓ સ્વાર્થી થઈ જાય છે, વાત વાતમાં થઈ જાય છે. મુંબઈમાં એક બેન એના ભાઈને, એક બેન ને એક ભાઈ, કે મુંબઈમાં તો તમે જાણો રહેવાનું નામ તો બધું કેવું હોય, સંકળાશવાળું અને બધું તકલીફવાળું હોય. બેન એના પતિ એનો દીકરો દીકરી એ 4-5 જણા એને ત્યાં આવ્યા, રોકાયા 8-1 દિવસ, 10-1 દિવસ રોકાવાનું આયોજન હશે. ભાઈને પ્રેમથી છે, પ્રેમ છે, બેન મારા ઘેરે ન આવે તો કોણ ઘેરે આવે, અને ભાઈ સાચવે છે, રે છે, આનંદ છે, રેજો, ઓછો ઓછો થાય છે. અત્યાર સુધી એને બેનને માટે કાંઈ મુંબઈમાં સારી વસ્તુ મળે તો બેનને મોકલાવી છે, વાર પર બે આવે, વીર પસલીમાં એવા પર્વે, બળેવના રક્ષાબંધનના પાવન પર્વોમાં બેનને ખૂબ આપ્યું છે. બેનને જરાય ઓછું આવવા નથી દીધું, બેનને હથેળીમાં રાખી જેમ કહો ને, એટલે જ એને પ્રેમથી આવા સમયે એને ત્યાં ઘરે બોલાવ્યા છે. બાળકો બધા ભાણિયાઓ બધા રહે છે. જોજો આવો, આ પણ તમને તરત નાભીમાંથી હા પડશે, હું આ બે વાત કરીશ. એમાં શું થયું, ત્રણ ચાર દિવસ ગયા, આ બનેલી ઘટનાની વાત કરું છું, બે ચાર દિવસ ગયા. ત્યાં એલા ભાઈ ઉપર એના શાળાનો ફોન આવ્યો કે અમે ત્રણ ચાર જણા મુંબઈ આવ્યા છીએ તમારે ત્યાં. આ મૂંઝાણો, હવે એક તો ખોલી જેવા મકાન હોય, આટલી સંકળાશ હોય, ચાર પાંચ જણા આ છે, બે ત્રણ જણા આ હશે, એમાં બે ત્રણ ચાર જણા બીજા આવે, કેવી રીતે નિભાવ થાય, મૂંઝાયો. એટલે સેજે પછી બેનને કીધું કે બેન, મારા ભાઈનો ફોન આ રીતે આવ્યો છે, એને એના ઘરના દીકરો અને બધા આવે છે, તો હવે વ્યવસ્થા કેમ કરશે? કારણ કે સુવડાવવા ક્યાં, અત્યારે રસોડામાં સૂઈએ છીએ, હવે શું કરું? એટલે બેન કે શું, પણ એમ બીજું તો કાંઈ નહીં, પણ જો અનુકૂળતા હોય કાલે કાલે આવવાના છે, તો આપણે વહેલી જો આપણે ટિકિટની કોઈ અનુકૂળતા થાય, અનુકૂળતા હોય તમને તો, તો ભાઈની આવી જાય તો, એટલે શાળોની આવી જાય તો સચવાઈ જાય બધું. એમ જ કીધું ને કે તમે અનુકૂળતા થાય નીકળો એમ, એ તો બહુ શિષ્ટ ભાષામાં કીધું ને એને. તો બેન કે હા, એમાં કંઈ વાંધો નહીં, કે એમાં શું તમારે સમાવેશ તો કરવો જ પડે ને. વાંધો બેન ઊભી થઈ સામાન પેક મંડી કરવા. એટલે ભાઈએ કીધું, બેન આજે નહીં, કાલે આવે એને મળો, સાથે એકવાર ભોજન લ્યો, અને એ રીતે આપણે ટિકિટનું ગોઠવીએ કે પછી રાતની ટ્રેનમાં આપણે નીકળી જવાય. ના ના, પછી હવે મોડું શું કરું, જવાનું જ છે તો પછી હવે નકામું, તમારે વ્યવસ્થા થાય, બધું વ્યવસ્થા થાય. પણ બેન એક રાત રહ્યો, હજી તો ક્યાં આવ્યા છે એમ, આ ભાણિયાઓ બધા છે. ના ના, પછી હવે એમ નહીં, પછી એ તો આપણે ઘરે પછી હોય તો વધારે સાંકળસમાં એને ન ફાવે ને. બધું લબાચા જલ્દી બધી બાંધી, અડધો કલાકમાં તો નીકળી ગયા. પછી ભાઈએ ફરીથી ઘણી વખત એને ફોન કર્યા, તમે આવો તો એક જ જવાબ દઈએ, અમે ત્યાં આવીએ ને પછી તમારો કોઈ મહેમાન આવી જાય ને તમને અગવડતા થાય તો નકામું થાય, એટલે હવે ઘરે સારા. તે દિન ઘડી ના જ નો ને, આગલું બધું રાખ્યું, બધું ધૂળધાણી થઈ ગયું ને એક જ વખતમાં. આ આ સંસારનું ચિત્ર છો, તમે સગા ભાઈઓનું સંબંધીઓનું તમે ખૂબ રાખ્યું હોય, પણ એક જ વાર રાખવામાં સહેજ ફેર પડી જાય, તમે જોઈ લો સહેજ. એટલે આગલું બધું ધૂળધાણી થઈ જાય. ભગવાન એવા નથી, એનું તો આખી જિંદગી એનું ન રાખ્યું હોય ને, એક વાર રાખ્યું હોય તો એને યાદ કરો. એક વાર રાખ્યું હોય એટલે કીધું છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદી યસદ્ગુણમ અણુમાપ્ય અતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પહાડ જેવડા પાપ હોય તો એને ભગવાન સહજાનંદ સ્વામી ગણતા નથી, અને અણુ જેટલો જો સદગુણ કે સત્કર્મ અમારા અર્થે કર્યું હોય તો એને બહુ માને છે, એવા સહજાનંદ સ્વામીને નમસ્કાર છે, એની ભક્તિ હું કરું છું, એવા પ્રભુ આપણને મળ્યા છે. પણ સંસારનો જો બેન ગયા તે ગયા. એટલે બધા સંબંધોમાં આવું થાય છે, મા બાપમાં જલ્દી વાત વાતમાં આવું થતું નથી, કાઢી મૂક્યા હોય, ઘરે રહેવા દેતા ન હોય, જીવાય ન દેતા હોય, ઘરે તેડાવતા ન હોય, તોય એને છોકરાને ઘરે આમંત્રણ ન હોય, તોય એને ઘરે કાંઈ દીકરા દીકરીનું લગ્ન હોય, તોય ડોસો ને ડોસી લાકડી લઈને પહોંચી જાય. કયો એ એમ ન કહો કે ના અમારે કેમ ના જવાય. અને ભાઈઓ બહેનોમાં તમે જોવો, એ એકવાર બોલાઈ ગયો હોય પછી આવે જ નહીં, એ આવે અમારે પગે લાગે, માફી માગે, પછી એમને ઠીક પડે તો આવશું. માવતર જુદા છે, પણ છતાંય આપણે કીધું એમ બધી આવી હોય તો એમાંથી દૂર થવી જોઈએ, ખોટી રીતો આવી ગઈ હોય, ખોટી વૃત્તિ થઈ ગઈ હોય તો મા બાપ પણ સુધા, બાકી બીજા સંબંધોની તો વાત શું થાય. હે, એ પેલો આગળ ભજન ગાયું ને એમાંની કડી છે, તમે કહેતા ગાઓ. હે, નારી સુંદર વસ્ત્ર ભૂષણ માંગત હે વારંવાર. શું જોવો છો? નારી સુંદર વસ્ત્ર ભૂષણ, સમજાય છે ને, માંગત હે વારંવાર, જોલા કરકે ઘર મેં નહીં દેવે તો મુખડા દે તો બિગાર, જગ મે સ્વાર્થ કામે વા. પતિ બેઠો તો એટલે કઈક પૈસાની વાત નીકળી છે કે જે રામ જાણે નહીં નીકળ્યું. પત્નીએ કીધું, તમે જયારે બેઠા હોય ત્યારે પૈસાની જ વાત, પૈસાની જ વાત, પૈસાની જ વાત જ કરતા હો, બીજું કે તમને હુસતું જ નથી. અરે ઓલો હસબન્ડ પતિ કે, અરે તને શું ખબર પડે, આ પૈસાને લીધે જ આ બધું છે, આ પૈસાને લીધે આ બંગલા છે, પૈસાને લીધે આ BMW ગાડી છે, પૈસાને લીધે આ બધા ફ્રીજ આ તે TV આ બધું પૈસાને લીધે છે. તો એટલે પત્ની કે, એ તો મને ખબર છે, પૈસાને લીધે જ હું તારે ત્યાં ટકી છું. જગ મે સ્વાર્થ કા રેવા. અમદાવાદમાં એક બહુ મોટી શોપની પેઢી હતી, એ ડૂબી ગઈ ને, તો એને પત્ની તરત બીજાને પાવી ગયા અને એને છોડી દીધા. એ એકલા હજી રખડે છે એમ. આવું બસ એટલે પત્નીઓનું કહીએ એટલે તમે રાજી થાવ, તમે કઈ ઓછા છો, એ વધો એવા છો. એક છોકરો છોકરી એને છે જે કઈ મન મેળ્યું હોય છે, અને છોકરી બહુ પૈસાદાર બાપની, અને આને બહુ ઓછું એવું નહીં પણ મધ્યમ મીડિયમ. એટલે લગ્ન કરવા એવી આમ મૌખિક થોડી વાદા કર્યા હશે. હવે જીવા મીરા ભેળા ને એવું બધું હોય ને તમારે, એવું કઈ હોય છે બસ, એવું બધું કઈક વાતો કરીએ છીએ. આપણે પરણે તો આપણે જ પરણે, રેવો તો આપણે ધારે રહેવો ને, આમ બધું. પણ હવે એમાં એકવાર છોકરી એને મળી, વાત જોઈજો, તે છોકરી થોડી કેમ નરમ પડી ગયેલી. એટલે એને કીધું, કેમ શું છે? તો કે મુશ્કેલી આવી ગઈ છે, મારા બાપનો ધંધો કેટલો જામેલો, હા ધંધો બેસી ગયો છે, બધું સાફ થઈ ગયું, કદાચ થોડુંક દેવું પણ થઈ ગયું છે. આ એક પૈસાની બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ, એ મને ચિંતા છે. અને ઓલો ઊભો થઈને કે, મને ખબર જ હતી કે આપણા લગ્નમાં ક્યાંક વિઘ્ન પડશે જ, જો વિઘ્ન પડશે જ, આ પૈસો ગયો એટલે વિઘ્ન પડ્યું. આ ઓછા છો કઈ તમે, પુરુષ જાત ઓછી છે, બૈરાની વાત આવે ત્યારે દાંત કાઢો, તમારા મારે ઢીલા પડી ગયા, કાંઈ બોલ્યા આગળ ઓયલાનું કાપે એટલે તરત તમે એવા ઉખડી જાઓ. તો એક એક છોકરીને કોઈ લે નહીં એટલે હગાઈ જ ન થાય. તો એવું પણ ત્યાં શું હશે ખબર નહીં, વાન હશે રૂપ હશે એવું હશે કાંઈ આપણે કાંઈ ખબર નહીં, પણ કોઈ રીતે સગાઈ થાય નહીં. પછી મા બાપે કંઈક એવો નિર્ણય કરી લીધો છે કે કોઈ પણ રીતે સગાઈ કરવી. એમાં એક મુહૂર્ત જોવા આવ્યો એટલે બેઠો ને વાત કરી, પણ એને ખબર પડી ગઈ કે આ કંઈ પસંદ કરશે નહીં. હવે દીકરી ગમે તે હશે કંઈ એવું વાનમાન રૂપ એવું કંઈક હશે કે ન પસંદ થાય એવું. એટલે પેલા છોકરીને મા બાપે કીધું, જો અમે તો નક્કી કર્યું છે અમારી દીકરીને જે હાથ લે એની અરે સગાઈ લગ્ન કરે તો અમારે જમાઈ એટલે છોકરો એના વજન શરીરના વજન બરાબર ચાંદી આપતી, છોકરાના વજન બરાબર ચાંદી આપવી અમારી દીકરીને આરે પરણે અને એવું એમ નક્કી કર્યું છે. આ તમને કીધું, આ અમારો આજનો નિર્ણય છે, તમારો વિચાર કહી દો. તો ઓલો કે, મને 6 મહિનાનો ટાઈમ આપો, હું વિચારીને કહીશ. ના ના હવે મજાની વાત આવે છે. તો એ કે, નિર્ણય કરવામાં તમને 6 મહિના લાગી જાય? તો કે, નિર્ણય તો 1 મિનિટમાં થઈ જાય પણ આ શરીરનું વજન વધારવા 6 મહિના જોઈશે ને, થોડુંક વધે તો 2-5 કિલો જે 10 કિલો વધી જાય તો ચાંદી આવી જાય ને. જગ મે સ્વાર્થ કા વેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે, યાવદ્વિતો ઉપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્તા પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપિન પૃચ્છતિ ગેહે. પૈસો કેન્દ્રમાં છે બધા સંબંધોમાં, એમાં મા બાપને બકાત રાખવા, એની સેવા કરવી, એનું માઠું ઓછું લગાડવું, એ બધી વાત મનમાં રાખવી. આગળ જે વાત કરી એને યાદ રાખવાની, કહી કે પૈસા કરતાં વસ્તુ મહત્વની છે, વસ્તુ કરતાં વ્યક્તિ મહત્વનો છે, અને વ્યક્તિ કરતાં ભગવાન મહત્વના છે. કારણ કે એ એકવાર સંબંધ બાંધે પછી તોડતા નથી. માટે બીજા બધા સ્વાર્થી છે અને સ્વાર્થમાં કેન્દ્રમાં પૈસો છે એ જ આ દુનિયાની રીત રસમ છે. મજાની વાત બાકી છે પણ એ તો બાકી જ છે, બસ બાકી આજે આટલું, બસ આટલું પચાવો, બાકીનું બાકી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.